શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 4 વૈવસ્વત મનુના વંશજોનું વર્ણન. લોમહર્ષણજી કહે છે, વૈવસ્વત મનુના 9 પુત્રો તેમના જેવા જ થયા. તેમના નામ આ પ્રમાણે છે: ઈશ્વાકુ, નાભાગ, ધૃષ્ટ, સર્યાતિ, નરિષ્યંત, પ્રાંશુ, અરિષ્ટ, કરુષ તથા પૃષદ્ર. એક સમયની વાત છે, પ્રજાપતિ મનુ પુત્રની ઈચ્છાથી મૈત્રાવરણનું યજ્ઞ કરી રહ્યા હતા. ત્યાં સુધી તેમને કોઈ પુત્ર ન હતો. તે યજ્ઞમાં મનુએ મૈત્રાવરણના અંશની આહુતિ આપી. તેમાંથી દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત દિવ્ય રૂપવાળી ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ. મહારાજ મનુએ તેને ઈલા કહીને સંબોધિત કરી અને કહ્યું, કલ્યાણી, તમે મારી પાસે આવો. ત્યારે ઈલાએ પુત્રની ઈચ્છા રાખનારા પ્રજાપતિ મનુને આ પ્રમાણે કહ્યું, મહારાજ, હું મૈત્રાવરુણના અંશથી ઉત્પન્ન થઈ છું, તેથી પ્રથમ તેમને પાસે જઈશ. તમે મારા ધર્મમાં બાધા ન નાખો. આમ કહીને તે સુંદર કન્યા મૈત્રાવરુણ પાસે ગઈ અને હાથ જોડીને બોલી, ભગવાન, હું તમારા બંનેના અંશથી ઉત્પન્ન થઈ છું, તમારી કઈ આજ્ઞાનું પાલન કરું? મનુએ મને પોતાની પાસે બોલાવી છે. મૈત્રાવરુણ બોલ્યા, સુંદરી, તમારા ધર્મ, વિનય, ઇન્દ્રિય, સંયમ અને સત્યથી અમે પ્રસન્ન છીએ. હે મહાભાગા, તમે અમારા બંનેની પુત્રી રૂપે પ્રસિદ્ધ થશો તથા તમે જ મનુના વંશનો વિસ્તાર કરનારા પુત્ર થઈ જશો. તે સમયે ત્રણેય લોકમાં સુધુમ્ન નામે તમારી ખ્યાતિ થશે. આ સાંભળીને તે પિતાની પાસેથી પાછી ફરી. માર્ગમાં તેનો બુધ સાથે ભેટો થયો. બુધે તેને પત્ની તરીકે આમંત્રિત કરી અને તેના ગર્ભથી તેણે પુરુરવાને જન્મ આપ્યો. ત્યાર પછી ઈલા એટલે કે સુધુમ્ન પુરુષ રૂપે ફેરવાઈ ગઈ. સુધુમ્નના 3 મોટા ધર્માત્મા પુત્ર થયા, ઉત્કલ, ગઈ અને વિનતાશ્વ. ઉત્કલની રાજધાની ઉત્કલા એટલે કે ઓરિસા થઈ. વિનતાશ્વને પશ્ચિમ દિશાનું રાજ્ય મળ્યું તથા ગઈ પૂર્વ દિશાના રાજા થયા. તેમની રાજધાની ગયા નામે પ્રસિદ્ધ થઈ. જ્યારે મનુ ભગવાન સૂર્યના તેજમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે તેમણે પોતાના રાજ્યને 10 ભાગમાં વહેંચી દીધું. સુધુમ્ન પછી મનુના પુત્રોમાં ઈશ્વાકુ સૌથી મોટા હતા, તેથી તેમને મધ્ય દેશનું રાજ્ય મળ્યું. સુધુમ્નની ઉત્પત્તિ કન્યા રૂપે થઈ હતી, તેથી તેમણે રાજ્યનો ભાગ ન મળ્યો. પછી વશિષ્ઠજીના કહેવાથી પ્રતિષ્ઠાનપુરમાં એ સ્થિત થયા. પ્રતિષ્ઠાનપુરનું રાજ્ય પ્રાપ્ત કરીને તેમણે તેમના પુત્ર પુરુરવાને આપી દીધું. મનુકુમાર સુધુમ્ન ક્રમશઃ સ્ત્રી અને પુરુષ બંને લક્ષણોથી યુક્ત હતા, તેથી ઈલા અને સુધુમ્ન બંને નામે તેમની ખ્યાતિ થઈ. નરિષ્યંતના પુત્ર શક થયા. નાભાગના પુત્ર રાજા અંબરીશ થયા. ધૃષ્ટથી ત્રાષ્ટર્ક નામના ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ. કરુષના પુત્રો કારુષ નામે પ્રસિદ્ધ થયા. પ્રાંશુને એક જ પુત્ર હતો, તે પ્રજાપતિ નામે પ્રસિદ્ધ થયો. સર્યાતિને 2 જોડિયા સંતાન થયા. તેમાં અનર્થ નામે પ્રસિદ્ધ પુત્ર તથા સુકન્યા નામે કન્યા હતી. એ જ સુકન્યા મહર્ષિ ચવનની પત્ની થઈ. અનર્થના પુત્રનું નામ રેવ હતું. તેમને અનર્થ દેશનું રાજ્ય મળ્યું. તેમની રાજધાની કુશસ્થળી એટલે કે દ્વારકા હતી. રેવના પુત્ર રેવત થયા, જે મોટા ધર્માત્મા હતા. તેમનું બીજું નામ કકુદમી પણ હતું. પોતાના પિતાના મોટા પુત્ર હોવાથી તેમને કુશસ્થળીનું રાજ્ય મળ્યું. એકવાર એ પોતાની કન્યાને લઈને બ્રહ્માજીની પાસે ગયા અને ગંધર્વોના ગીત સાંભળતા 2 ઘડી ત્યાં રોકાયા. એટલા સમયમાં તો મનુષ્ય લોકમાં અનેક યુગ વીતી ગયા. રૈવત પાછા પોતાની રાજધાની કુશસ્થળીમાં આવ્યા, પરંતુ હવે ત્યાં યાદવોનો અધિકાર હતો. યાદવોએ તેમનું નામ બદલીને દ્વારવતી રાખી લીધું હતું. તેમાં ઘણા બધા દ્વાર હતા. તે પુરી અતિ મનોહર દેખાતી હતી. ભોજ, વૃષ્ણિ અને અંધક વંશના વસુદેવ વગેરે યાદવો તેની રક્ષા કરતા હતા. રેવતે ત્યાંનો બધો વૃતાંત સારી પેઠે જાણીને પોતાની રેવતી નામની કન્યાને બળદેવજી સાથે પ્રણાવી દીધી અને સ્વયં મેરુ પર્વતના શિખર પર જઈને તપસ્યા કરવા લાગ્યા. ધર્માત્મા બળદેવજી રેવતીની સાથે સુખપૂર્વક વિહાર કરવા લાગ્યા. પુરુષદ્રે પોતાના ગુરુની ગાયનો વધ કર્યો હતો તેથી એ શ્રાપથી શુદ્ર થઈ ગયા. આ પ્રમાણે આ વૈવસ્વત મનુના નવ પુત્રો જણાવવામાં આવ્યા. મનુને જ્યારે છીક આવી ત્યારે ઈશ્વાકુની ઉત્પત્તિ થઈ હતી. ઈશ્વાકુના 100 પુત્ર થયા. તેમાં વિકુક્ષી સૌથી મોટા હતા. એ પોતાના પરાક્રમને કારણે અયોધ્યા નામે પ્રસિદ્ધ થયા. તેમને અયોધ્યાનું રાજ્ય પ્રાપ્ત થયું. તેમને શકુની વગેરે 500 પુત્ર હતા. તે બધા બળવાન અને ઉત્તર ભારતના રક્ષક હતા. તેમાંથી વસાતી વગેરે 58 રાજપુત્ર દક્ષિણ દિશાના પાલક થયા. વિકુક્ષીનું બીજું નામ સસાદ હતું. ઈશ્વાકુ પછી એ જ રાજા થયા. સસાદના પુત્ર કકુત્સ્થ, કકુત્સ્થના અનેના, અનેનાના પૃથુ, પૃથુના વિષ્ટરાશ્વ, વિષ્ટરાશ્વના આદ્ર, આદ્રના યુવનાશ્વ અને યુવનાશ્વના પુત્ર શ્રાવસ્ત થયા. એમણે જ શ્રાવસ્તી નગરી વસાવી હતી. શ્રાવસ્તના પુત્ર બૃહદશ્વ અને તેમના પુત્ર કોલાશ્વ થયા. એ મોટા ધર્માત્મા હતા. તેમણે ધુંધુ નામક દૈત્યનો વધ કરીને ધુંધુમાર નામે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. મુનિ બોલ્યા, હે મહાપ્રાજ્ઞ સુતજી, અમારે ધુંધુ વધનો વૃતાંત સારી રીતે સાંભળવો છે, જેના કારણે કોલાશ્વનું નામ ધુંધુમાર થઈ ગયું. લોમહર્ષણજીએ કહ્યું, કોલાશ્વના 100 પુત્ર હતા. તે બધા સારા ધનુર્ધર, વિદ્યાઓમાં પ્રવીણ, બળવાન અને દુર્ધર્ષ હતા. બધાની ધર્મમાં નિષ્ઠા હતી. બધા યજ્ઞ કરતા અને પ્રચુર દક્ષિણા આપનારા હતા. રાજા બૃહદશ્વે કોલાશ્વને રાજગાદી પર અભિષિક્ત કર્યા અને પોતે તપ માટે વનમાં જવા લાગ્યા. તેમને જતા જોઈને બ્રહ્મર્ષિ ઉત્તંકે રોક્યાને કહ્યું, રાજન, તમારું કર્તવ્ય છે પ્રજાની રક્ષા, તેથી તે જ કરો. મારા આશ્રમ પાસે મધુ નામક રાક્ષસનો પુત્ર મહાઅસુર ધુંધુ રહે છે. તે સઘળા લોકનો સંહાર કરવા માટે કઠોર તપસ્યા કરે છે અને રેતની અંદર સૂવે છે. વર્ષમાં એકવાર તે બહુ જોરથી શ્વાસ છોડે છે. તે સમયે ત્યાંની ભૂમિ ધ્રુજી જાય છે. તેના શ્વાસના જોરથી નીકળતી હવાના કારણે ધૂળ ઉડે છે અને તેનાથી સૂર્યનો માર્ગ ઢંકાઈ જાય છે. અને ત્યાર પછી સતત 7 દિવસ સુધી ભૂકંપ થાય છે. તેથી હું હવે મારા તે આશ્રમમાં રહી શકતો નથી. તમે સમસ્ત લોકના હિતની ઈચ્છાથી તે વિશાળકાય રાક્ષસનો વધ કરો. તેના મૃત્યુથી અમે લોકો સુખેથી રહી શકશું. બૃહદશ્વ બોલ્યા, હે ભગવાન, મેં તો હવે અસ્ત્ર શસ્ત્રોનો ત્યાગ કરી દીધો છે. આ મારો પુત્ર છે, તે ધુંધુ દૈત્યનો વધ કરશે. રાજર્ષિ બૃહદશ્વ પોતાના પુત્ર કોલાશ્વને ધુંધુનો વધ કરવાની આજ્ઞા આપીને સ્વયં વનમાં ચાલ્યા ગયા. કોલાશ્વ પોતાના બધા પુત્રોને સાથે લઈને ધુંધુનો વધ કરવા નીકળ્યા. તેમની સાથે મહર્ષિ ઉત્તંક પણ હતા. ઉત્તંકના અનુરોધથી સમસ્ત લોકના હિતની કામનાથી સાક્ષાત ભગવાન વિષ્ણુએ કોલાશ્વના શરીરમાં પોતાનું તેજ સ્થાપિત કર્યું. દુર્ધર્ષ વીર કોલાશ્વે જ્યારે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું ત્યારે દેવતાઓના મહાન શબ્દ ગુંજી રહ્યો હતો, આ શ્રીમાન નરેશ અવધ્ય છે, આમના દ્વારા ધુંધુ આજે અવશ્ય મરાઈ જશે. પુત્રો સહિત ત્યાં જઈને વીરવર કોલાશ્વે સમુદ્ર ખોદાવ્યો. ખોદકામ કરનારા તેમના પુત્રોએ રેતની અંદર ધુંધુનો પત્તો મેળવી લીધો. તે પશ્ચિમ દિશાને આવરીને પડ્યો હતો. તે પોતાના મુખના અગ્નિથી સંપૂર્ણ લોકને જાણે સંહાર કરતો હોય તેમ જળનો સ્ત્રોત વહાવતો હતો. જેમ ચંદ્રોદયના સમયે સમુદ્રમાં ભરતી આવે છે તેના ઉતુંગ તરંગ ઉછળવા લાગે છે, તે રીતે ત્યાં જળનો વેગ વધવા લાગ્યો. કોલાશ્વના પુત્રોમાંથી 3 સિવાય બાકીના બધા ધુંધુના મુખાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા. ત્યાર પછી મહાતેજસ્વી મહારાજ કોલાશ્વે તે મહાબળી ધુંધુ પર આક્રમણ કર્યું. તેઓ યોગી હતા, તેથી તેમણે યોગ શક્તિ દ્વારા વેગથી આવી રહેલા જળને એ પી ગયા અને અગ્નિને હોલવી પણ નાખ્યો. પછી બળપૂર્વક તે મહાકાય જળચર રાક્ષસને મારીને મહર્ષિ ઉતંકના દર્શન કર્યા. ઉતંકે તે મહાત્મા રાજાને વરદાન આપ્યું, તમારું ધન અક્ષય થશે અને શત્રુઓ તમને પરાજિત કરી નહીં શકે. ધર્મ પ્રત્યે સદા તમારો પ્રેમ જળવાઈ રહેશે તથા અંતમાં તમારો સ્વર્ગલોકમાં અક્ષય નિવાસ થશે. યુદ્ધમાં તમારા જે પુત્રો મરાઈ ગયા છે તેમને પણ સ્વર્ગમાં અક્ષય લોક પ્રાપ્ત થશે. કૌલાસોના જે ત્રણ પુત્રો જીવિત હતા તેમાં દઢાસ્વ સૌથી મોટા હતા તથા ચંદ્રાસ્વ અને કપિલાસ્વ તેમના નાના ભાઈ હતા. દઢાસ્વના પુત્રનું નામ હયર્ષ્વ હતું. હયર્ષ્વનો પુત્ર નિકુંભ થયો, જે સદા ક્ષત્રિય ધર્મમાં તત્પર રહેતો હતો. નિકુંભનો યુદ્ધ વિશારદ પુત્ર સહતાશ્વ હતો. સહતાશ્વને બે પુત્ર થયા, અકૃષાશ્વ અને કૃષાશ્વ. તેને હેમવતી નામની એક કન્યા પણ હતી. તે આગળ જઈને દ્રસદવતીના નામે પ્રસિદ્ધ થઈ. તેનો પુત્ર પ્રસેનજીત થયો, જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હતો. પ્રસેનજીતે ગૌરી નામની પતિવ્રતા સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા, જે થોડા સમય પછી પતિના શ્રાપથી બાહુદા નામે નદી થઈ ગઈ. પ્રસેનજીતના પુત્ર રાજા યુવનાશ્વ થયા. યુવનાશ્વના પુત્ર માંધાતા થયા, એ ત્રિભુવન વિજયી હતા. શશબિંદુની સુશીલ કન્યા ચેત્રરથી, તેનું બીજું નામ બિંદુમતી પણ હતું. તે માંધાતાની પત્ની થઈ. આ પૃથ્વી પર તેના જેવી રૂપવાન સ્ત્રી બીજી કોઈ ન હતી. બિંદુમતી બહુ પતિવ્રતા હતી. તે 10,000 ભાઈઓની મોટી બહેન હતી. માંધાતાએ તેના ગર્ભથી ધર્મજ્ઞ પુરુકુત અને રાજા મુચકુંદ એ બે પુત્ર ઉત્પન્ન કર્યા. પુરુકુત્સના તેની પત્ની નર્મદાના ગર્ભથી રાજા ત્રસદસ્યુ ઉત્પન્ન થયા. તેમનો પુત્ર સંભૂત થયો. સંભૂતનો પુત્ર ત્રિધન્વા થયો. રાજા ત્રિધન્વાથી વિદ્વાન ત્રૈયારૂણ થયો. તેમનો પુત્ર મહાબળી સત્યવ્રત થયો. તે બહુ ખોટી બુદ્ધિનો હતો. તેણે વિવાહના મંત્રોમાં વિઘ્ન નાખીને બીજાની પત્નીનું અપહરણ કરી લીધું. બાળ સ્વભાવ, કામ આસક્તિ, મોહ, સાહસ અને ચંચળતાવશ તેણે આવું કુકર્મ કર્યું હતું. જેનું અપહરણ થયું હતું તે તેના કોઈ નગરવાસીની જ કન્યા હતી. આ ધર્મરૂપી કાંટાના કારણે ક્રોધિત થઈને ત્રૈયારૂણે પોતાના તે પુત્રનો ત્યાગ કરી દીધો. તે સમયે તેણે પૂછ્યું, પિતાજી, તમારા ત્યાગી દીધા પછી હું ક્યાં જાઉં? પિતાએ કહ્યું, ઓ કુલ કલંક, જા ચાંડાળોની સાથે રહે, મારે તારા જેવો પુત્રની જરૂર નથી. આ સાંભળીને તે પિતાના કથન અનુસાર નગરની બહાર નીકળી ગયો. તે સમયે મહર્ષિ વશિષ્ઠ તેને રોક્યો નહીં. તે સત્યવ્રત ચાંડાળના ઘર પાસે રહેવા લાગ્યો. તેના પિતા પણ વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તે જ અધર્મના કારણે ઇન્દ્રે તે રાજ્યમાં વર્ષા બંધ કરી દીધી. મહાતપસ્વી વિશ્વામિત્ર તે જ રાજ્યમાં પોતાની પત્નીને મૂકીને સ્વયં સમુદ્ર પાસે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. તેમની પત્નીએ દુકાળગ્રસ્ત થઈને પોતાના વચિત પુત્રના ગળામાં દોરડું બાંધી દીધું અને શેષ પરિવારના ભરણ પોષણ માટે 100 ગાયો લઈને તેને વેચી દીધી. રાજકુમાર સત્યવ્રતે જોયું કે વેચવા માટે આના ગળામાં દોરડું બાંધેલું છે. ત્યારે તે ધર્માત્માએ દયાપૂર્વક મહર્ષિ વિશ્વામિત્રના તે પુત્રને છોડાવી લીધો અને સ્વયં તેનું ભરણ પોષણ કરવા લાગ્યો. આમ કરવા પાછળનો તેનો ઉદ્દેશ હતો મહર્ષિ વિશ્વામિત્રને સંતુષ્ટ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવી. મહર્ષિનો તે પુત્ર ગળામાં બંધન પડવાના કારણે મહાતપસ્વી ગાલવના નામે પ્રસિદ્ધ થયો. અધ્યાય 4 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.